ધારાઓ ચાલે છે. ઘણા લોકો કે જગત જે પ્રકટ થયો પરમાત્માથી, જેમ કાલે મેં આપને ક્રિશ્ચિયનોની વિચારધારા બતાવી હતી કે શૂન્યમાંથી પ્રભુએ સૃષ્ટિ કરી, એક એ વિચારધારા છે, એ દ્વૈતવાદની વિચારધારા છે. બીજી એક અતિ અદ્વૈતવાદની વિચારધારા આવી છે કે પરમાત્માથી કશું પ્રકટ થતું જ નથી. નતસ્ય કાર્યમ કારણમ ચ વિદ્યતે, પરમાત્મામાં નથી કારણતા નથી કાર્યતા. જો કે સંદર્ભ જુદો છે, પણ કુરાન પણ એમ કે છે કે લમ યલિત વલમ યુલત, એ નથી કોઈનો બાપ નથી કોઈનો બેટો, એને ઓલાદ કોઈ નથી, તે કોઈનો ઓલાદ નથી અને તેની કોઈ ઓલાદ નથી. લમ યલિત વલમ યુલત, પણ નતસ્ય કાર્યમ કારણમ ચ વિદ્યતે, એ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ પરમાત્માનો કન્સેપ્ટ નથી, અક્ષર બ્રહ્મનો કન્સેપ્ટ છે. અક્ષર બ્રહ્મ રૂપે એ નથી કોઈનો બાપ નથી કોઈનો બેટો, પણ બી શ્યોર પરમાત્મા રૂપે માયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. અવ્યક્ત મૂર્તિ પરમાત્મા, એ અમૂર્ત નહીં, અવ્યક્ત મૂર્તિ પરમાત્મા આ જગતમાં વ્યાપી રહેલો છે. વ્યાપી રહેલો છે શા માટે? કેમ કે જેવી રીતે દેહમાં આત્મા વ્યાપી રહેલો છે, આપણને એમ લાગે કે દેહમાં અને આત્મામાં જળ અને ચેતન હોવાનો સંબંધ છે. ઘણા લોકો આજ સુધી એમ સમજતા હતા કે જળ જળ જ છે, ચેતન ચેતન જ છે, જળ અને ચેતન કદી એક થઈ શકતા નથી. અમેરિકાના એક મોટા વૈજ્ઞાનિક છે કાર્લ સેગાન કરીને, એણે બહુ આગ્રહપૂર્વક એક એક્સપેરિમેન્ટ કરાવ્યો અને એક્સપેરિમેન્ટ કરાવીને એમાં એણે જે આપણા બોડીના જે એક સેલ હોય છે જેનાથી બોડીમાં ઘડાતું હોય છે આખો તત્વો, એ એક સેલ ને પેદા કરવાનો એક એને પ્રયોગ કર્યો. બહુ લોકો વિરોધ કરતા હતા, પણ એમ કેવું ના કરો થશે, અને તે પ્રયોગ જીવિત સેલ પેદા થયો. એ પ્રયોગથી એને આખો એનો બતાવ્યો છે, આપણને કરવું હોય તો આપણે એ પ્રયોગ કરી શકીએ છીએ. એટલે બે તરફ ઘોંઘાટ મચ્યા. એક તરફ એ ઘોંઘાટ મચ્યું જે લોકો એમ કહેતા હતા કે જળમાંથી ચેતન ઉત્પન્ન ન થઈ શકે, કેમ કે ચેતન એ તો કંઈક અજળ વસ્તુ છે, ચેતન એ કંઈક નોખી વસ્તુ છે. ઘણા લોકો એમ કહે છે કે કોઈના બાપની તાકાત નથી કે જળમાંથી ચેતન ઉત્પન્ન કરી શકે, પણ કાર્લ સેગાનના બાપની નહીં, એની પોતાની તાકાત હતી, એને પેદા કરીને કાઢી દીધો. ઘણા લોકો એમ કહેતા હતા કે જળથી ચેતન ઉત્પન્ન થયું એટલે જે આત્મવાદીઓનો જે બૂમ બરાડા હતા કે આત્મતત્વ નોખું છે, સિદ્ધ થઈ ગયો, એ લોકોએ તાલી વગાડવાની શરૂ કરી દીધી. ખોટી ખોટી, આત્મા જેવું કઈ તત્વ જ નથી. આપણે પાછા પેલા તર્કની ડાબલીને ખોલવા માંગતા જ નથી. જે ડાબલીઓ બંધ છે એને બંધ રહેવામાં જ કોણ જાણે આપણને શું સ્વાદ આવે. થોડુંક શાંત ચિત્તથી વિચારો કે આપણે આત્માનો, જે લોકોને, એ લોકોને ત્યાં આત્માની પરિભાષા હતી મેન ઇઝ રેશનલ એનિમલ, એમ કહેતા હતા કે મેન રેશનલ એનિમલ છે. એટલે કહેતા હતા કે આત્મા છે મનુષ્યમાં, તેનો ટેગ કયો? તો ટેગ જેમ પેલો મુંબઈથી તમે અમદાવાદથી મુંબઈ જાઓ, તમારા બેગ ઉપર વિમાનમાં ટેગ લગાડી દે કે ક્યાં જવાનું છે, જેથી ઓળખાણ રહે એની, એમ આ દેહમાં આત્મા છે તેની ઓળખાણ કંઈક લોકોએ એમ સમજી કે આપણા અંદર રેશનલિટી છે તે આપણું ટેગ, કે આમાં અંદર આત્મા છે. ધારણા ખોટી હતી, કેમ કે કમ્પ્યુટર જેટલો રીઝનિંગ કરી શકે છે એટલી રીઝનિંગ આપણે નથી કરી શકતા. તો કમ્પ્યુટરમાં પણ કોઈક આત્મા હોવી જોઈએ. ઘણા લોકો કહેતા હતા કે નહીં, મેન ઇઝ સોશિયલ એનિમલ, તેથી મનુષ્યમાં આત્મા છે. બીજા ગધેડાઓમાં આત્મા નથી, આમાં આત્મા નથી. પણ જે લોકોએ અનુસંધાન કર્યું એ લોકોએ જોયું છે અને આપણે જોઈ શકીએ છીએ થોડુંક સાવધાન રહીને કે કીડીઓમાં સોશિયલ સ્ટ્રક્ચર કેટલું જબરદસ્ત છે, આ મધમાખીઓમાં સોશિયલ સ્ટ્રક્ચર કેટલું જબરદસ્ત છે. શેર ના તમે જંગલના વર્ણનો વાંચો તો તમને ખ્યાલ આવે કે એમના આખા સોશિયલ સેટઅપ એવા છે કે જે લોકો કદી બ્રેક કરતા નથી, આપણે આપણા સોશિયલ સેટઅપ બ્રેક કરતા હોઈએ છીએ. કેમ કે આપણે માણસ છીએ, એક વસ્તુ જુદી વાત છે, પણ એ લોકો પોતાના સોશિયલ સેટઅપ બ્રેક કરતા નથી. તો મેન ઇઝ સોશિયલ એનિમલ એમ જે આપણે પરિભાષા કરતા હતા તેથી આપણામાં આત્મા છે. એ પણ વાંદરામાં આત્મા નીકળી, મધમાખીમાં આત્મા નીકળી, અને નાના નાના જે જર્મ્સ હોય છે, કીટાણુ હોય છે, એમનામાં પણ કોઈક જાતના સેટઅપ હોય છે, એમાં એ આત્માની સંભાવના આપણને સ્વીકારવી પડે. એટલે આપણે આત્માની પરિભાષા ખોટી ઘડી લઈએ અને એક એક વસ્તુઓમાં ફિયાસ્કો થતા હોય. એક ભાઈ મને કહેતા હતા, જયારે ચંદ્ર ઉપર રોકેટ ગયો ત્યારે કહેતા હતા, લ્યો તમે લોકો કહેતા હતા ચંદ્રલોકમાં ચંદ્રદેવ છે, આ રોકેટ ગયો ક્યાંય ચંદ્ર તો મળ્યા નહીં. ભાઈ અમે લોકો એમ કહેતા હતા કે પૃથ્વીમાં પૃથ્વી દેવી છે, એ દેવી ક્યાં મળી આપણને? અમે તો બધું ઘણું કહેતા હતા, ગંગામાં ગંગાજી કહીએ છીએ, ગંગાજીમાં ગંગાજી ક્યાં મળી? ગંગામાં ગંગાજી નહીં મળી, યમુનામાં યમુનાજી નહીં મળી, આ દેહમાં આત્મા નહીં મળી, એમાં ચંદ્રમાં ચંદ્રદેવ નહીં મળ્યો, તો મોટો કયો બમ ફટી ફાટી ગયો. આપણને તાલી વગાડવાની આદત હોય કે હા જો મળ્યો નહીં. રશિયાના સૌથી પહેલા ગયા અવકાશ યાત્રીઓ, એ થોડુંક ઉપર 300 મીલ ઉપર ગયા અને એમણે ઉપર બારીમાંથી જોકીને એમ કહ્યું કે આઈ સી ધ હોલ એક્સપાન્શન ઓફ યુનિવર્સ, બટ ધેર ઇઝ આઈ કાન્ટ સી એની ગોડ. ગોડ તારા કઈ સ્પુટનિકમાં 300 માઇલ ઉપર બેઠેલો તને દેખાતો હતો? આપણને લાગે થોડુંક આપણને મળે એટલે આપણે તાલી વગાડી દઈએ એ પેપરને. થોડુંક ધીરજ રાખો, સત્ય ધીરા પરિજાનંતિયોનિમ, થોડી ધીરજ રાખો તો ખ્યાલ આપશે તમને. એ તો તારા અંદર બેઠો હતો પરમાત્મા રૂપે, તું બહાર જાગતો હતો, એને બહાર ક્યાંથી દેખાશે તમને? એક ભાઈ મને મળ્યા એક દિવસે ટ્રેનમાં, મથુરાથી મુંબઈ આવતો હતો, સરદારજી મને મળ્યા, કહેતા હતા મહારાજ તમે શું કરો છો? મગુ ભાઈ હું મહારાજ છું, મહારાજી કરું છું. એમ કહો મને એ બતાવો કે તમે કયા ધર્મનો? મગુ વૈષ્ણવ ધર્મનો. વૈષ્ણવ ધર્મ માં શું કરો? અમે કૃષ્ણની સેવા પૂજા કરીએ છીએ. આ વાત છોડો. જે વખતે મોહમ્મદ ગઝનવી સોમનાથને તોડવા આવ્યો તે વખતે તમારો શિવજી ક્યાં ગયો હતો બતાવો? મેં કહ્યું તલવારમાં ઘૂસી ગયો હતો. કેમ કહો છો? મેં કહ્યું અમારા શિવને સંહારક શક્તિ કહેવાય છે, સંહારક શક્તિ તલવારમાં ન ઘૂસી હોત તો લિંગ તૂટ્યું કેમ હોત? એટલે તે વખતે લિંગ માંથી એને શિફ્ટ કરી હતી જગા પોતાની. આપણે ઘર બદલી શકીએ, કોઈક વખતે અહીંયા લઈ જઈએ, કોઈક વખતે ત્યાં લઈ જઈએ, એમાં શું ખોટું થયું? એ અહીંયા આવી ગયો એટલે તલવારે શિવલિંગને તોડી દીધો. તો મને કહેતો કે એ હિસાબે તમારો શિવ, કે તમારો શિવ મને સીમ્સ ટુ બી એન ઇડિયટ ડીટી. મેં કહ્યું નો, વેન વી રેઝ સચ ક્વેશ્ચન વી બીકમ પ્રૂવ અવર ઇડિયટ. એ તો સર્વવ્યાપી છે, તલવારમાં છે ને લિંગમાં છે. તૂટવાની ને તોડવાની પ્રક્રિયાથી શિવને કશી હાનિ થતી નથી. આપણા કન્સેપ્ટ જે આપણા ડાબલીમાં બંધ કરી રાખ્યા છે કે તલવારથી તૂટી ગયો શિવલિંગ એટલે શિવલિંગ ન હોવો જોઈએ. કોઈકે જોયું કે શિવરાત્રિના દિવસે ચૂહો બેઠો હતો, તેને કહ્યું જે શિવજી ચૂહાને હટાડી નથી શકતો ઉંદરડાને, તે મને શું હટાડશે? પોતાનું મારા દુઃખ શું હટાડશે? પણ તમારા મનમાં ભેદ છે ઉંદરડાનું અને શિવજીનું. શિવજીના મનમાં તો કઈ ભેદ નથી, એ તો સાંપે લપેટીને બિરાજે છે અને બળદ ઉપર એ બિરાજે છે અને ભૂતનાથ છે, તે ભૂતથી ચોમેરા ગયેલા, એમાં એક ચૂહો વધારે આવી ગયો તો શું ફરક પડવાનું હતું એમાં? પણ આપણને જે પેલી બળ ડાબલી છે ને આપણા તર્કની, એ ઓલવેઝ ડિસ્ટર્બ કરતી હોય છે, એ આપણને ચેન લેવા નથી દેતી. અહીંયા નહીં તો ત્યાં, નહીં અમે તદ યથા તત્વમ યદમ ભસ્મી તત્તથા એવમ વિવદતા મે તો શક્તયો મે દુરત્યા, ચાલતી રહે. એટલે આપણે કંઈક ને કંઈક પેલા બોલિંગ કરતા હતા, આપણે બેટિંગ કરતા રહેવું, આપણે આપણા ચોકા લગાડતા રહેવું, ચોકા છક્કા. એ લોકો બમ્પર નાખતો હોય તો આપણે પછી કંઈક બમ્પર લગાડવું એમને. રમવાનો આનંદ છે, એમાં કંઈ ખોટી વાત નથી. ઓલવેઝ ઇન્વાઇટ કરવા જોઈએ, એમાં કંઈ બુરી વાત નથી. ક્વેશ્ચન દર વખતે અભિનંદનીય હોય છે, ક્વેશ્ચન નિંદનીય નથી હોતા મારા હિસાબે. પણ મુદ્દો કહેવાનો શું કે એ વાત આપણને સમજવી જોઈએ કે જે કન્સેપ્ટની આપણે વાત કરી રહ્યા છીએ તે કન્સેપ્ટ કેવું છે. એ આત્માનો કન્સેપ્ટ આપણે ત્યાં કોઈ દિવસે એવો હતો જ નહીં કે આત્મા એટલે જે રેશનલિટી છે તે આત્મા છે, આત્મા એટલે જે આપણી સોશિયાલિટી છે તે આત્મા છે, અથવા આત્મા એટલે આપણામાં જે પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન છે તે આત્મા છે, એવું આપણે ત્યાં આત્માનો કન્સેપ્ટ હતો જ નહીં. આત્માનો મતલબ હતો ચૈતન્ય, અને ચૈતન્યનો મતલબ જ્ઞાન નથી. ઘણા લોકો એમ સમજે કે ચૈતન્ય એટલે જ્ઞાન. જ્ઞાન એક બીજી વસ્તુ છે, ચૈતન્ય એક બીજી વસ્તુ છે. ચૈતન્ય દાખલા તરીકે આ એક બલ્બ બળી રહ્યું છે, બલ્બ બળી રહ્યું છે, એમાં ઇલેક્ટ્રિસિટી પ્રકાશમાં કન્વર્ટ થઈ. પણ માઇક થી હું જે વાત કહી રહ્યો છું તે લાઉડસ્પીકર થી તમને સંભળાઈ રહી છે, તેમાં એ જ ઇલેક્ટ્રિસિટી સાઉન્ડમાં કન્વર્ટ થઈ રહી છે. તો જે એક ફોર્મ લઈ લે એ જ ઇલેક્ટ્રિસિટી અહીંયા દ્રશ્ય છે, એ જ ઇલેક્ટ્રિસિટી અહીંયા શ્રાવ્ય થઈ જાય છે, એ જ ઇલેક્ટ્રિસિટી ક્યાંક શબ્દ થઈ જાય, ક્યાંક રૂપ થઈ જાય, ક્યાંક કંઈક થઈ જાય. એક જ ઇલેક્ટ્રિસિટી અવ્યક્ત અનેક રૂપમાં પ્રકટ થાય છે. જે રૂપમાં પ્રકટ થઈ રહી છે એનો કંઈ ટેગ નથી, ત્યાં પ્રકટ થઈ જાય ન પ્રકટ થાય. એમ આત્મા રેશનલિટીમાં પ્રકટ થાય, ઠીક છે, ઇટ્સ ઓલ રાઈટ. પણ જ્યાં રેશનલિટી નથી ત્યાં આત્મા નથી એવું માનવું આપણી જલ્દબાજી છે. જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, જ્યાં રેડિયો ન વાપતો હોય એટલે સાઉન્ડ વેવ નથી એવું આપણે કહી શકીએ. રેડિયો નથી અહીંયા, વાપતો નથી રેડિયો, પણ તેથી શું સાઉન્ડ વેવ નથી અહીંયા? સાઉન્ડ વેવ નહીં હોય તો રેડિયો લાવશો તો ક્યાંથી વાગશે? એટલે સાઉન્ડ વેવ તો અહીંયા છે, સાઉન્ડ વેવ બધી છે. બધા સ્ટેશનો જે રિલે થઈ રહ્યા છે, બીબીસી લઈને, વોઇસ ઓફ અમેરિકા લઈને, બાંગ્લાદેશનું, પાકિસ્તાનનું, ઈરાનનું, દિલ્હીનો રેડિયો, મુંબઈનો રેડિયો, બધા અહીંયા વાગી રહ્યા છે. પણ જે નથી તે શું છે? રિસીવર નથી, તે આપણે સાંભળતા નથી. ક્યાંક વ્યક્ત થાય છે, ક્યાંક વ્યક્ત થતો નથી. આપણે ત્યાં કોઈ દિવસે આત્માનો એવો જડ ડેફિનેશન નહોતો આત્મામાં આવ્યો કે આત્મા રેશનલ છે તેથી આત્મા છે. અરે આત્મા ઇરેશનલ પણ હોય, આત્મા સુપ્રા રેશનલ પણ હોય, આત્મા બધું હોઈ શકે છે. જેમ વીજળી લાઉડસ્પીકરમાં પણ વ્યક્ત થાય, વીજળી બલ્બમાં પણ વ્યક્ત થાય, વીજળી તમારા રેફ્રિજરેટરમાં ઠંડીની જેમ વ્યક્ત થાય, હીટરમાં ગરમના રૂપે વ્યક્ત થાય, એક વીજળી કેટલા કેટલા રૂપમાં વ્યક્ત થઈ શકે, તેમ એક આત્મા અનેક રૂપે વ્યક્ત થઈ શકે. એ વાત જો આપણે ન સમજવા તૈયાર હશું તો આપણને દરેક વખતે ચિંતા થતી જ હશે કે જે વખતે મોહમ્મદ ગઝનવીએ શિવલિંગને તોડ્યો તે વખતે પેલા ઇડિયટ શિવજી ક્યાં ગયા? અરે પણ ઇડિયટ તું નથી, શિવજી નથી, ઇડિયટ તું છે. તને સમજમાં નથી આવતું કે શિવજી ક્યાં ગયા? શિવજી તલવારમાં હતા તે વખતે બેટા, બીજે ક્યાં જશે? શિવજી જશે ક્યાં? શિવજી અહીંયા જ છે, બીજે કશે જવાના નથી. શિવજી ઇડિયટ આપણે બની જઈએ છે જયારે આપણે શિવજીને ઇડિયટ કહેતા હોઈએ. શિવજી ઇડિયટ નથી, ઇડિયટ આપણે છીએ. પણ આપણને એવી બુદ્ધિ ચાલે ચાલે ચાલે, મનોરથા નામ અગત્યમ વિદ્યતે. એટલે એ વાત સમજવી જોઈએ આપણને કે પરમાત્મા દરેક ઠેકાણે છે, પરમાત્મા દરેક ઠેકાણે છે, અને પરમાત્મા દરેક આકાર લઈને પ્રકટ થયો છે. દરેક આકાર પરમાત્માએ લીધેલો છે, દરેક નામ રૂપ પોટેન્શિયલી પરમાત્મામાં રહેલા છે. અને એ વાત સમજશો તો ગીતાની વાત આગળ ચાલશે. તેથી જ ભગવાન કહે છે કે માયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તે સ્વસ્થિત નચ મત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમેશ્વરમ. એટલે આ બધા જ ભૂત મારામાં સ્થિત છે. કેવી રીતે મારામાં સ્થિત છે? જેવી રીતે આપણી આત્મા ઉપર આપણો જીવા દેહ સ્થિત છે, આપણા દેહ ઉપર જેવી રીતે આપણો પરિવાર સ્થિત છે, આપણા પરિવાર ઉપર જેવી રીતે આપણો ઘર સ્થિત છે, આપણા ઘર ઉપર જેવી રીતે સમાજ સ્થિત છે, આપણા સમાજ ઉપર જેવી રીતે આપણો રાષ્ટ્ર સ્થિત છે, ઉત્તરોત્તર આત્મા અને દેહ ભાવ ઘડાતો જ જાય છે, બંધાતો જ જાય છે. એક સમાજ જો દેહ હોય તો પરિવાર જે છે, ઘર જે છે તે આત્મા છે, ઘર જો દેહ હોય તો પરિવાર એની આત્મા છે, પરિવાર જો દેહ હોય તો એક દેહ એનો આત્મા છે, એક દેહ જો દેહ હોય તો જીવાત્મા એની આત્મા છે, અને જીવાત્મા જ્યારે દેહ હોય ત્યારે પરમાત્મા એની પરમ આત્મા છે. એ પરમ આત્મા કહેતા ભેદ પણ આવ્યો, અભેદ પણ આવ્યો, બંને આવ્યો તો બંને જળવાઈ જશે, અક્ષર પણ જળવાઈ જશે અને કૃષ્ણ પણ જળવાઈ જશે. એ વાત આપણને સમજવી જોઈએ. તેથી જ એ કહે છે કે મત્સ્થાની સર્વભૂતાની પશ્યમે યોગમેશ્વરમ ભૂતભ્રં. હું ભૂતને ધારણ કરનારો છું, ભૂતોનું ભરણ કરનારો છું, ભરતાસન ભૈયમાણો વિભરતી, એમ કે છે કે જેમ દેહ આત્માને ધારણ કરે, દેહ આત્માને ધારણ કરે ત્યારે દેહ તે દેહને આત્મા ધારણ કરેલો હોય છે, તેવી રીતે હું વિચાર્યું કે પરમાત્મામાં નામ રૂપ વ્યક્ત નથી થઈ શકતા.